કઈ નહીં ચાલે એવું મને લાગે છે. મને લાગે છે કે બહુ સુંદર ચર્ચા દરેક પાસાને આવરવા માટે આ બાબતમાં થઈ, અને થોડોક આપણે આ ચર્ચાના જે જ્યાં મૂળિયા છે તે મૂળિયામાં જઈને આપણે આનો ઇતિહાસનું અન્વેષણ કરીએ તો આ ચર્ચા મહાપ્રભુજીથી પણ લગભગ 300 વર્ષ પહેલાં વચનમાં, એમ તો ઘણા એના પહેલાં પણ આ ચર્ચા છેડાઈ હતી, પણ વ્યવસ્થિત રીતે વિચાર્ય વિષય તરીકે આ ચર્ચા વેદાંત દેશિકે શરૂ કરી, અને તેમની સામે મુદ્દો એ હતો કે ભગવાન સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહંત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. એમાં સર્વધર્મનો પરિત્યાગ કરીને તું મારી શરણમાં આવ એમ જો ભગવાન આજ્ઞા કરતા હોય તો ધર્મ પરિત્યાગનો અર્થ શું લેવો. એટલે ધર્મ પરિત્યાગનો એક અર્થ તે વખતે એ વિચારવામાં આવ્યો કે જે કાંઈ શાસ્ત્ર આપણને ધર્મ કહે છે તે બધા ધર્મોનો પરિત્યાગ કરીને ભગવાનની શરણમાં જવું. હવે વાત તો એવી છે કે ધર્મ પરિત્યાગ કરીને ભગવાનની શરણમાં જવું તો સન્માર્ગ જ ઉચ્છિન્ન થઈ જશે. કેમ કે બધા જ ધર્મનો પરિત્યાગ કરીને પછી નામોશી ન થાય એટલા માટે પોતાને ભગવાનના શરણમાં ડિક્લેર કરી દેશે કે અમે તો ભગવાનનું શરણ લઈ લીધું છે. એટલે જેમ કાલા ધોલા બધા ધંધા કરીને પછી વોલેન્ટિયર ડિસ્ક્લોઝર સ્કીમમાં એને વ્હાઇટ કરી લે, એવી કોઈક પ્રક્રિયા તો નથી ઉપદેશવામાં આવી કે આવી રહી છે. એ મુદ્દો તે વખતે મહાપ્રભુજીથી 300 વર્ષ પહેલાં આ ચર્ચા છેડાઈ હતી, અને તે ચર્ચાના નિષ્કર્ષ આપવા માટે વેદાંત દેશિકે ન્યાસ વિંશતિ નામનો એક ગ્રંથ લખ્યો, જેમાંનો એક શ્લોક મહાપ્રભુજીએ સ્વીકાર્યો છે આ ચર્ચાના પ્રસંગમાં, અને જેને આપણે ત્યાં ન્યાસાદેશ કહેવામાં આવે છે. અને તે ન્યાસાદેશમાં આખી આ ચર્ચા છે કે ન્યાસાદેશેષુ ધર્મ ત્યજન વચનતો કિંચનાધિક્રિયોક્તા કાર્પણ્યમ વાંગમુક્તમ મદિતર ભજનાપેક્ષણમ વાપ્યપોઢમ દુસ્સાધ્યચ્છોદ્યમો વા ક્વચિદુપશમિતૌ અન્ય સંમેલને વા બ્રહ્માસ્ત્રન્યાય ઉક્તસ્તદિહન વિહતો ધર્મ આજ્ઞાદિ સિદ્ધ. વેદાંત દેશિકનો આ કન્ક્લુઝન નિષ્કર્ષ એવી રીતે વેદાંત દેશિકે આપ્યો કે જે ભગવાન સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ માં સર્વધર્મોના પરિત્યાગની વાત કરી રહ્યા છે, એ આજ્ઞાસિદ્ધ શાસ્ત્રના આજ્ઞાથી આપણા માટે અવશ્ય કર્તવ્ય કરવા એવા ધર્મોના ત્યાગનો ઉપદેશ ભગવાન અહીંયા નથી કહી રહ્યા, તો પછી કયા ધર્મોના ત્યાગનો ઉપદેશ કહી રહ્યા છે એ પ્રશ્ન ઉપસ્થિત થયો. અને એ પ્રશ્ન ઉપસ્થિત થયો ત્યારે વેદાંત દેશિક એમ કહે છે કે ન્યાસાદેશે સુધર્મ ત્યજન વચન તો અકિંચનાધિક્રિયોક્તા, અકિંચનોનો શરણાગતિમાં અધિકાર સૌથી પહેલાં ભગવાન સૂચિત કરવા માગે છે. હવે આપણે અકિંચન કહીએ, નિષ્કંચન કહીએ કે નિસ્સાધન કહીએ, આજુબાજુની વસ્તુ છે. સામાન્ય રીતે અકિંચન કે નિષ્કંચન નિર્ધનના અર્થમાં વાર્તા સાહિત્યમાં વપરાઈ ગયો છે, પણ સાધનમાં પણ ધન તો છે જ ને, તો સાધન પણ આપણું ધન છે. અને જે સાધન રહિત હોય, જેમ સર્વસાધનહીનસ્ય પરાધીનસ્ય સર્વતા પાપપીનસ્ય દીનસ્ય શ્રી કૃષ્ણ શરણમ મમ, તો વેદાંત દેશિક એ અર્થમાં અકિંચન કહી રહ્યા છે કે સાધનહીન જે છે તે નિસ્સાધન છે, અકિંચન છે. તો આ ઉપદેશ સૌથી પહેલાં વેદાંત દેશિક એમ કહે છે કે આ ઉપદેશ કોને સંભળાવી રહ્યા છે પ્રભુ? કે જે નિસ્સાધન છે તેને. એક પોઈન્ટ, ન્યાસાદેશેષુ ધર્મ ત્યજન વચન તો અકિંચનાધિક્રિયોક્તા. બીજો એક વૈકલ્પિક સુઝાવ એમ આપે છે, કાર્પણ્યમ વા અંગમુક્તમ. કાર્પણ્યમ એટલે દૈન્ય, અથવા ભગવાન અહીંયા એમ કહી રહ્યા છે કે ધર્મ ત્યાગ નહીં કરો પણ ધર્મનો અહંકાર નહીં કરો, જે વાત દેવેશભાઈએ કહી કે કાર્પણ્યમ વા અંગમુક્તમ, ધર્મ બધા કરો પણ ધર્મનો અહંકાર નહીં કરો, દૈન્ય ભાવ રાખીને ધર્માનુનું અનુસરણ કરો. કાર્પણ્યમ વા અંગમુક્તમ. ત્રીજી વાત કે છે, મદિતર ભજનાપેક્ષણમ વા વ્યપોળ. એટલે ભગવાન એમ કહેવા માગે છે કે સર્વધર્માન પરિત્યજ્યમાં તમે મારા સિવાય બીજા કોઈનો ભજન કરીને કોઈ પણ તમારી સાધનાની સિદ્ધિની આકાંક્ષા નહીં રાખો, ફક્ત મારા ભજનની જ અપેક્ષા રાખો, એમ કહેવા માટે, જેને આપણે ત્યાં અનન્યાશ્રયો અન્યાશ્રયો ન કર્તવ્ય એ જે વાત આપણે ત્યાં કહેવામાં આવી રહી છે કે મદઇતર ભજન આ, એટલે ભગવદ ઇતરથી, ભગવાનથી ઇતર કોઈકના ભજનનો નિષેધ કરવા માટે ભગવાન ધર્મ સર્વધર્માન પરિત્યજ્ય. સર્વધર્માન પરિત્યજ્ય એટલે ભગવાનથી અતિરિક્ત કોઈ દેવો દેવરૂપોના ભજનરૂપી ધર્મોનો પરિત્યાગ કરીને તું મારી શરણમાં આવ, એવો અર્થ પ્રભુ કહેવા માગે છે એમ વેદાંત દેશિક ત્યાં કહે છે. મદિતર ભજનાપેક્ષણમ વા વ્યપોળમ, અથવા પછી વેદાંત દેશિક કહે છે દુસ્સાધ્યેચ્છોદ્યમો વા ક્વચિદ ઉપશમિતૌ. માણસ જ્યારે કાંઈ પણ કરવા માગે ત્યારે એની ઈચ્છા પ્રબલ થાય, ઈચ્છા પ્રબલ થવી એક વસ્તુ છે, પણ જે ઈચ્છા તમે પૂરી કરવા માગો છો એ સાધ્ય ઈચ્છા છે કે દુસ્સાધ્ય ઈચ્છા છે? તો જે દુસ્સાધ્યની જે ઈચ્છા અને દુસ્સાધ્યની ઈચ્છાને અનુલક્ષીને કરવામાં આવતા જે પ્રયાસો, એની એનો તમે એના ઉપર તમે કંટ્રોલ પાઓ. દુસ્સાધ્ય ઈચ્છા ઉદ્યમ હોવા ક્વચિદ ઉપશમિત હોવું. અને પછી એમ કે છે વેદાંત દેશિક કે જો એ તમારાથી ઉપશાંત ન થતા હોય, ભાઈ મને ઈચ્છા થઈ ગઈ, એ દુસ્સાધ્યેચ્છોદ્યમોનું ઉદાહરણ મેં તમને આ ચિંતન શિબિરના આરંભમાં જ આપ્યો હતો, ધીરુભાઈ ધમપછાડનો. સવારે સવારે અમારે કનિકાકાના ચરણ સેવા કરવા આવી જતા, પ્રભુ પ્રભુ, એ દુસ્સાધ્ય. મટકાના નંબર લાગે કે ન લાગે, હવે કેવી રીતે ખબર પડે કે શું નંબર આવવાનો છે? એકથી નવ સુધીના આંકડા હોય એમાં આપણે કેવી રીતે બુદ્ધિથી કેવી રીતે નિર્ધારણ કરવું કે કયો નંબરનો આંકડો આવશે? હવે એ દુસ્સાધ્યની ઈચ્છા અને એનો ઉદ્યમ એમણે શું સ્વીકાર્યો? ભગવાનની, ભગવાનની એટલે અમારા કનિકાકાની ચરણ સેવા કરવાની. અને પછી એ ચરણ સેવા કરીને પાછો પ્રભુ પ્રભુ કરતા રહે એટલે બે ચાર ગાળો ભાંડે, ગાળો ભાંડે એટલે ગાળોના અક્ષરો ગણે, અને એમાં આઠ કે નવ કે સાત જેટલા અક્ષર આવે એ મટકા ઉપર નંબર લગાવી દે. તો એ જે દુસ્સાધ્ય ઈચ્છોદ્યમ આવા છે ધીરુભાઈ ધમપછાડ જેવા, એને ઉપશમ કરવા માટે પણ ભગવાને સર્વધર્મ ત્યાગની આજ્ઞા કરી છે એમ વેદાંત દેશિકે છે, ક્વચિદ ઉપશમિતૌ. અને જો અન્ય સંમેલન એવા બ્રહ્માસ્ત્ર ન્યાય ઉક્ત, અને જો તમે બીજા સાથે એનો તમારા ઈચ્છા ઉદ્યમને પૂર્ણ કરવામાં પ્રભુનો અવલંબનના ઠેકાણે બીજાનો અવલંબન કરશો તો બ્રહ્માસ્ત્ર ન્યાય અહીંયા કહેવામાં આવ્યો છે. બ્રહ્માસ્ત્ર ન્યાય મહાપ્રભુજીએ વિવેક ધૈર્યાશ્રયમાં વેદાંત દેશિકથી એમને વર્બેટમ સ્વીકાર્યો છે. અને બ્રહ્માસ્ત્ર ન્યાય કઈ રીતે કે જ્યારે રામાયણમાં હનુમાનજી બહુ તોફાન કરતા હતા ત્યારે ઇન્દ્રજીતે બહુ પ્રયાસ કર્યા, પુરુષાર્થ કર્યા કે કોઈક રીતે હનુમાનજીને બાંધે, પણ હનુમાનજી બંધાતા નહોતા, એટલે છેવટે થાકીને એને બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો. હવે ત્યાં એમ કહેવામાં આવ્યું છે કે હનુમાનજીમાં એટલી સામર્થ્ય હતી શ્રી શ્રી રામના ભક્ત હોવાને કારણે કે બ્રહ્માસ્ત્રને તોડવું હોય તો સરખી રીતે તે વખતે તોડી શકત ઇન્દ્રજીતના પ્રયોજેલ બ્રહ્માસ્ત્રને. પણ હનુમાનજીને એ બીક લાગી કે અંતે બ્રહ્માજી પ્રભુના અવતાર છે અને પ્રભુના અવતાર છે અને હું જો બ્રહ્માસ્ત્ર તોડું તો આમ નહીં તો આમ ધર્મ સંકટ ઊભો થઈ ગયો કે બ્રહ્માસ્ત્ર તોડે તો પ્રભુના એક દેવરૂપનો અપમાન થાય, ન તોડે તો પ્રભુ રામચંદ્રજીએ પોતે મોકલાવેલ હનુમાનજીને રાવણના છોકરાએ બાંધી લીધો એવી નામોશી થાય. હવે બેમાંથી કરવું શું? એટલે બંધાઈને બ્રહ્માસ્ત્રમાં લઈ જતા હતા. પણ પછી રામ તો ઘટઘટમાં બિરાજે ને, એટલે રામે ઇન્દ્રજીતના હૃદયમાં એવો અવિશ્વાસ જગાડ્યો કે આ વાંદરાએ આટલા બધા તોફાન કર્યા ને ક્યાંક બ્રહ્માસ્ત્ર તોડી તો નહીં દે, એટલે એક સાંકળ ઓર એડિશનલ મંગાવી અને એ સાંકળથી હનુમાનજીને બાંધવાનો ઓર્ડર આપ્યો ઇન્દ્રજીતે.